શાંતમૂર્તિ એવા શ્રી કૃષ્ણ નારાયણના આપણે ઉપાસક છીએ. એટલે સમ, દમ એટલે બાહ્ય ઇન્દ્રિયો, એમનું જે દમન, શરીરનું દમન. આજથી માઘ માસનો પ્રારંભ થાય, સવારમાં ઠંડા પાણીએ સ્નાન કરવું, સંતો ભક્તો આ સમયમાં વ્રત તપ પણ કરતા હોય, એ બધું દમન છે. ત્યાર પછી ત્રીજો ગુણ જોયો હતો, ક્ષમા, કે ભગવાનના ભક્ત છે એમણે ક્ષમા રાખવી. મહારાજે શિક્ષાપત્રીમાં પણ કહ્યું કે અમારા સાધુ છે એમણે નિત્ય ક્ષમા કરવાના સ્વભાવવાળા થવું જોઈએ. શાસ્ત્રોની અંદર એવી વ્યાખ્યા કરી કે અજ્ઞાની જીવ છે એ ગમે તેવા તિરસ્કાર કરે, અપમાન કરે, છતાં પણ એમનું સહન કરવું એ ક્ષમા છે. મહારાજે પણ આનંદની અંદર ક્ષમા ધર્મનું દર્શન કરાવ્યું. પોતે પુરુષોત્તમ નારાયણ છે, જીવ પ્રાણી માત્રના સાક્ષી છે, એમના કર્મના નિયંતા છે, એમને કર્મફળ આપનારા છે, પણ એમ છતાંય એ અજ્ઞાની જીવાત્માઓના જે અપમાન છે એમને સહન કર્યા. ત્યાર પછી મહારાજ આણંદમાંથી બહાર નીકળીને તળાવની પાળ હતી, એક મોટું આંબાનું વૃક્ષ હતું. મહારાજ બેઠા, સંતો એમણે બધાએ સ્નાન કર્યું છે, મહારાજે પણ સ્નાન કર્યું, કારણ કે વસ્ત્રો બધા ગારાવાળા, કિચડવાળા, કાદવ કિચડ ઉડાડ્યો હતો. પછી મહારાજે સંતોને વાત કરી કે આપણે જો આ ક્ષમા રાખી તો કેવા અત્યારે શાંતિથી બેઠા છીએ. જે ક્ષમા રાખે છે એમને શાંતિ પ્રાપ્ત થાય છે. હમણાં આપણે ત્યાં કંઈક સામે બાયો ચડાવી હોત તો આટલી શાંતિથી અહીંયા બેઠા ન હોત. મહારાજને ક્ષમા છે એ ગમે છે. ભગવાન પણ જીવના કેટલા અપરાધને સહન કરે છે. અને ભગવાનને સ્વાભાવિક રીતે ક્ષમા ગુણ છે એ વરેલો છે. એટલા માટે ભગવાન એવી અપેક્ષા પણ રાખે કે અમારા ભક્ત છે એ ક્ષમાશીલ થાય. અને ક્ષમા ધર્મ એટલા માટે છે કે જો એ ન રાખીએ તો આપણી તમામ શક્તિ છે એ બધી શ્રવી જાય, ક્યાં બદલો લેવામાં, વેરવાળવામાં, એનું જ મનન, એનું ચિંતન, એમના માટે પ્રયત્નો, એટલે ભગવાનના માર્ગે ચાલવા માટેના પ્રયત્નો ન થાય, પછી પ્રયત્ન થાય એમને પાછા પાડવા માટેના પ્રયત્ન થાય. એટલે શક્તિ છે એ ગેરમાર્ગે વપરાઈ જાય, બિનજરૂરી જગ્યાએ વપરાઈ જાય, એટલા માટે ક્ષમા ધર્મ છે એ રાખવો. જેવી રીતે ભગવાનના માર્ગે ક્ષમાની જરૂર છે એવી જ રીતે ઘર પરિવાર એમાં પણ એટલી કદાચ વધારે જરૂરિયાત છે, કારણ કે અહીંયા તો શું હોય કે બહુ જાજે ડિસ્ટર્બન્સ ન હોય, અને ઘરમાં ત્રણેય ટાણા ભેળું રહેવાનું. એટલે પૂજ્ય ગુરુ મહારાજ કહે છે ને કે જેના હાથનું ખાવું એની સામે શું થવું, કે આ ક્ષમા ધર્મને વિરા કહેવાય. એમ ના, બહુ સાચી વાત છે હો. જો થોડુંક કંઈક એવી સમજણ હોય તો બહુ વાંધો ન આવે, નહીતર પછી ઘરમાંય મહાભારત. એક સર્વે આમ કે રિપોર્ટ છે સિવિલ કોર્ટના જજ, એટલે એને આવા બધા ઇસ્યુ જાજા આવે, તો એને લાંબા સમય સુધી અભ્યાસ કર્યા પછી, કારણ કે બધા કેસને ડિટેલથી સાંભળવાના હોય, બી એન સોની સાહેબ એમનું નામ, એમણે એવું તારણ કાઢ્યું કે 40 વર્ષની અંદર જેટલા પણ કેસ મારી પાસે આવ્યા એમાં પ્રશ્ન એ નથી કે એમને બધાને પ્રશ્નો છે, એ પ્રશ્ન એટલો જ છે કે એમની પાસે ટોલરન્સ નથી, સહન શક્તિ નથી, એટલા માટે બધી છે. બાકી જ્યાં હોય પરિવાર ત્યાં આવા પ્રશ્નો તો રહેવાના જ, પણ સહન શક્તિ ઘટી ગઈ એટલા માટે આ પ્રશ્નો છે એ વધી ગયા. સીતાજીને યાદ કરીએ તો ભગવાન રામચંદ્રજીએ જ્યારે સીતાજીનો ત્યાગ કર્યો ત્યારે ભગવાનને કંઈ કીધું નહોતું, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ નહોતી કે બંને એક તરફથી ભગવાન રામચંદ્રજીનો નિર્ણય અને સીતાજીએ સહન કર્યો, બીજી બાજુ આખી જિંદગી એમણે સહન કર્યું, એક વખત બે વખત કે એવું નહીં. એટલે જ્યાં પણ ક્ષમાની વાત આવે એટલે મહારાજે પણ લખ્યું પૃથ્વીની પેઠે ક્ષમા કરવાના સ્વભાવવાળા થવું, એમ પૃથ્વીની પેઠે, પૃથ્વી કેટલું સહન કરે છે. સીતાજી હતા એ પૃથ્વીમાંથી પ્રગટ થયા હતા, એટલે એમની અંદર જેટલી ક્ષમા. નિષ્કુળાનંદ સ્વામીએ કોઈને ન વખાણ્યા ને એમને વખાણ્યા, સીતાજી, કુંતાજી, દ્રૌપદીજી, એટલે સતીત્વને પામી ગયા. હવે આજે તો દીવો લઈને શોધવા જઈએ તો એ ન મળે, થોડુંક ન સચવાણું તો કે ચાલો હવે આપણે કોર્ટમાં જઈને છૂટાછેડા કરી લઈએ. કે ઘણી વખત ઘણા હસતા હસતા કહે છે ને કે નારી છે એ શક્તિ છે એમ, તો પુરુષ છે એ શું છે, તો કે એ સહન શક્તિ છે. આનો અર્થ એવો નથી કે એકાબીજાએ એકાબીજાને હેરાન જ કરવા, પણ એમનો અર્થ એવો છે કે ભેળા રહેતા હોય એટલે સહેજે સ્વભાવો હોય, અને સ્વભાવ અંતર્ગત એટલું ઘર્ષણ રહેવાનું જ, અને એ ઘર્ષણને સહન કરવાની તૈયારી. એક ભગવાનના ભગત હતા અને એમને કંઈક વાતમાંથી વાત નીકળે, બીજા ભગવાનના ભગત છે એમનું દુઃખ ને દર્દ કહેતા હોય ને કે હમણાં થોડુંક અમારે આમ થાય છે ને આમ થાય છે, તમે શું કરો છો એમ. તો કે મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે એ પ્રમાણે. તો કે શું? તો કે અમારે ઘેરે બધું બોલવા ચાલવાનું થાય, જ્યારે એ બોલે ત્યારે તો બહુ જાજે સુધી બોલી જાય. કે પછી મહારાજે એક વખત તો એક એટલે સુધી બોલતા બોલતા બોલી ગયા કે આટલું આટલું હું તમને ખીજાવું છું, આટલું આટલું તમારું તમને મારું છું વેલણ લઈને, તો એ તમને કાંઈ થતું નથી કે? એટલે પછી હું એક વાક્ય બોલ્યો, મહારાજનું જે યાદ મને હતું એવું બોલ્યો કે અજ્ઞાની જીવ છે, ગમે એવું તિરસ્કાર કરે, અપમાન કરે, મારે તો એને સહન કરવું, કે એમ મહારાજે કહ્યું છે, એટલે અમારું હાલું જાય છે. હવે એક વાક્યને આમાં ખબર ન પડી કે કોણ કઈ જગ્યા ઉપર, એટલે સામેવાળા છે એ ઠંડા પડી ગયા કે આપણને અજ્ઞાની કહી દીધા એમ. કહેવાનું હતું એ કહેવાય ગયું અને પાછું બધું સચવાય પણ ગયું એમ. એટલે નિત્ય ક્ષમા કરવાના સ્વભાવવાળા. આ તો ખાલી પતિ પત્નીની જ વાત છે એવું નથી, એવી જ રીતે માતા પિતા હોય, વડીલ છે, વૃદ્ધ છે, એમના સ્વભાવ 40 વર્ષ થાય ને પછી ધીરે ધીરે ધીરે સ્વભાવ છે રૂઢ થતા જાય, પછી એમાં બદલાવ આવવો એ થોડો અશક્ય થઈ જાય. બહુ સમજણ હોય, ખટકાવાળા હોય તો થઈ શકે, અને એમાંય વૃદ્ધ મા બાપ હોય જેમની ઉંમર 70, 75, 80 વર્ષની થઈ ગઈ હોય, તો એમના પણ કંઈક સ્વભાવ હોય, તો એમને પણ સહન કરવા, અને એ જે સહન કરવું એ જ ક્ષમા. મા બાપના તો અનંત ઉપકાર છે. એ ઉપકારને નજર સામે રાખી એમના જે નગણ્ય સ્વભાવ છે, પણ આપણે ભૂલીએ જઈએ કે ઉપકાર છે એ ભૂલાઈ જાય અને સ્વભાવ છે એ દેખાય. એવી જ રીતે ભાઈ છે, ભાઈ ભાઈની વચ્ચે કંઈક હોય, જેટલું જતું કરે એનું કંઈ જતું નથી, અને જે પકડી રાખે છે એમનું કંઈ બચતું પણ નથી. ગુરુ મહારાજનું સૂત્ર, લેટ ગો કરવું, જતું કરવું, એ બધા ક્ષમા ધર્મને વૈરા કહેવાય. પરિવારમાં પણ સારું ચાલે, સરખું ચાલે, શાંતિ રહે, તો એમનું કારણ એક જ છે કે ક્ષમા. ત્યાર પછીનો ગુણ કયો છે? શૌચમ. શૌચ એટલે બાહ્ય અને આંતરિક પવિત્રતા. આપણે આગળ આવી ગયું એટલે એમના ઉપર આપણે જાજુ નહીં અહીંયા વાત કરીએ. અંતઃકરણની પવિત્રતા અને બાહ્ય જે આપણું પરિસર છે, આપણી આજુબાજુમાં છે, જે વસ્તુ પદાર્થ આપણે વાપરીએ છીએ, આપણું શરીર છે, એ બધાને શુદ્ધ રાખવા, પવિત્ર રાખવા શાસ્ત્ર પ્રમાણે, એ બાહ્ય પવિત્રતા છે. ત્યાર પછી ગુણ કહ્યો આસ્તિક્યમ, એટલે આસ્તિકતા. આસ્તિકતાનો અર્થ એવો છે, શાસ્ત્રોએ આસ્તિક એમને કહ્યા, વેદ છે ને એમને જે માને એ આસ્તિક, અને વેદને ન માને એ નાસ્તિક. પછી ભગવાનમાં ન માનતા હોય તોય શાસ્ત્રને માને છે તો આસ્તિક, શાસ્ત્રને નથી માનતા તો નાસ્તિક. આપણું એવું જોઈએ ને, આપણને માને તો આસ્તિક અને આપણને ન માને તો નાસ્તિક. તો આપણામાં શાસ્ત્રમાં ફેર, તો કે ઘણો ફેર. શાસ્ત્ર એટલા માટે એવું કહે છે કે શાસ્ત્રમાં માને આસ્તિક, કારણ કે શાસ્ત્ર જે નિરૂપણ કરે છે એ ઈશ્વરનું નિરૂપણ કરે છે. એટલે જે શાસ્ત્રમાં માનશે એ ભગવાનમાં માનશે, જે શાસ્ત્રમાં માનશે એ પરંપરામાં માનશે, જે શાસ્ત્રમાં માનશે એ સિદ્ધાંતોમાં માનશે, અને એટલા માટે એ આસ્તિક છે. આસ્તિકનો અર્થ, આસ્તિક શબ્દ છે એ અસ્થિ ઉપરથી આવ્યો, અસ્થિ એટલે છે એમ. અને ત્રિકાળમાં અસ્થિ એટલે કે ત્રણેય કાળમાં, ભૂતકાળમાં પણ ભગવાન હતા, શાસ્ત્રો હતા, સિદ્ધાંતો હતા, અત્યારે પણ શાસ્ત્રો છે, સિદ્ધાંતો છે, સત્પુરુષો છે, અને ભવિષ્યની અંદર પણ છે છે ને છે એમ. તો એ આસ્તિકતા. ભગવાન નથી એવું નહીં, આ બધી માત્ર ફિલોસોફી છે, કોણે જોયા છે ને કોને નથી જોયા એવું નહીં. ભગવાનના અસ્તિત્વનો સ્વીકાર એ આસ્તિકતા. બીજો એક આસ્તિકતાનો અર્થ એવો પણ છે, એક તો ભગવાનના અસ્તિત્વનો સ્વીકાર, એમની સાથે સાથે જેટલી પણ શાસ્ત્ર દ્વારા પ્રવર્તિત રીતિઓ છે, વિધિ છે, અને એ પ્રમાણે જે પણ થાય છે એ તમામને વિશે આસ્તિકતા. જેમ કે ભગવાન એમની પાષાણ મૂર્તિ કે કાષ્ટ મૂર્તિ, એમને વિશે વેદવિધિથી પ્રતિષ્ઠા કરવામાં આવે ત્યારે એમાં પ્રાણ પુરાય છે, અને એ જે પ્રાણ પુરાય છે એ જેમ આપણે મનુષ્ય છીએ અને આપણને જેવી રીતે થાય એવી જ રીતે એમાં પણ થાય છે. એટલે શાસ્ત્રો એવું કહ્યું, યથા દેહે તથા દેવે. જેવી રીતે આપણે દેહની સેવા કરીએ છીએ એવી રીતે દેવની સેવા કરવી, અને જેવી રીતે દેવની સેવા કરીએ છીએ એવા જ ભાવનાથી, એટલી ઊંચી ભાવનાથી ગુરુની સેવા કરવી. તો એવા સાધુ પુરુષ છે એમને વિશે પણ આસ્તિકતા, અને એ જે વિધિ બતાવે છે એ વિધિને વિશે પણ આસ્તિકતા. નહીતર ઘણી વખત એવું થાય, એવા પણ સંપ્રદાય છે કે જે શાસ્ત્રમાં માને છે પણ ભગવાન સાકાર છે એવું નથી માનતા. ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા થાય છે એવું નથી માનતા. જ્યારે ભગવાનમાં પ્રાણ પ્રતિષ્ઠા, એવો તર્ક કહીએ કે ભગવાનમાં પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય તો જેમ આપણને પલ્સ રેટ ચાલે છે એવી રીતે એમાં પણ ચાલવા જોઈએ કે નહીં? ભગવાનમાં પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય તો આપણે જેમ શ્વાસ લઈએ છીએ એવી રીતે શ્વાસ લેવા જોઈએ કે નહીં? તો એવું તો થતું નથી. એવું થતું નથી તો પ્રાણ પ્રતિષ્ઠા કહેવાય કેમ? પ્રાણનો અર્થ જ એ છે કે શ્વાસ લેવાય અને શ્વાસ તો પછી માનવું કેવી રીતે? બહુ પ્રેક્ટિકલ છે કે નહીં? કે જેવી રીતે આપણે કોઈમાં પ્રાણ પૂરે તો એના શ્વસન ક્રિયા ચાલુ થાય, તો જો કાષ્ટાદિક મૂર્તિ છે એમને વિશે જો પ્રાણ પૂર્યા અને શ્વસન ક્રિયા ચાલુ થાય તો જ પ્રાણ પુરાયા કહેવાય. મહારાજ છે, વડતાલમાં મંદિર થતું હતું, બ્રહ્માનંદ સ્વામી લઈને ગયા અને ઘુમ્મટમાં કોઈ તબલા વગાડે છે કોઈ, એવા આબેહૂબ એ કોતરણી થયેલી. એટલે મહારાજે બહુ વખાણ કર્યા કે વાહ સ્વામી, બહુ સરસ તૈયાર કરાવ્યા તમે આ બધા. એટલે બ્રહ્માનંદ સ્વામી આજુબાજુમાં જોવા માંડ્યા. મહારાજે પૂછ્યું, શું જોવો છો સ્વામી, શું શોધો છો? બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે આજુબાજુમાં જો કોઈ ભગવાન હોય ને તો આમાં પ્રાણ પૂરે, અને આમ એકદમ હમણાં તબલા વગાડશે, હમણાં સારંગી વગાડશે, એવું જે થાય છે એની પાસે વગડાવે એમ. અને મહારાજે તરત જ આમ દ્રષ્ટિ કરીને, મહારાજે પોતાની યોગ શક્તિ વાપરી એ બધાને વિશે પ્રાણ પૂર્યા ને બધાએ લય અને તાલ સુરની સાથે એમણે સંગીત એ વાદન કર્યું. પછી વળી પાછું મહારાજે શક્તિ ખેંચી લીધી, વળી પાછા એ બધા સ્થિર થયા. તો પથ્થરને વિશે પણ જો પ્રાણ પુરાય તો એ ચૈતન્ય થઈ જાય. તો જે વિધિથી ભગવાનની પ્રતિષ્ઠા થાય છે એમને વિશે પ્રાણ પુરાય તો એ પણ ચૈતન્ય થઈ જવા જોઈએ કે નહીં? હલો, દિવ્ય સ્વરૂપે થઈ જાય, પલ્સ રેટ ચાલવા જોઈએ કે નહીં? છતાંય ચાલતા તો હોય. હે, મૂળજી ભગત જેવાને થાય, દ્રષ્ટિ હોવી જોઈએ. આપણને પ્રાણ ચાલે છે એવું આપણા યંત્રોથી પકડાતું નથી, એટલેનો અર્થ એવો નથી કે એમાં પ્રાણ પુરાણા નથી. ઠંડા પ્રદેશોની અંદર પ્રાણીઓ હાઇબરનેશનની અંદર વ્યાજે. હાઇબરનેશન એટલે સુષુપ્તિ અવસ્થામાં વ્યાજે. અતિશય બરફ પડે અત્યારે ઠંડીનો સમય હોય અને એ વખતે પેગ્વિન ને આવા બધા જે પ્રાણીઓ છે એ બધા બરફને અંદર, જમીનની અંદર ઘણી વખત વ્યાજ, દેડકાઓ છે એ જમીનની અંદર વ્યાજાય. તેમની શ્વસન ક્રિયા એટલી બધી લાંબી હોય, સ્થિર હોય કે પહેલી દ્રષ્ટિએ કોઈ જોવે કંઈ ત્યાં કોઈ ખોદે અને નીકળે તો એને એમ જ લાગે દેડકો મરી ગયેલો છે, પેગ્વિન મરી ગયેલું છે, પલ્સ રેટ પકડાય નહીં. એનો અર્થ એવો નથી કે એ જીવતા નથી. એમની શ્વસન ક્રિયા એટલી લાંબી છે કે એમને મેજર કરી શકાતી નથી. અને આપણી એટલી બધી ફાસ્ટ છે, એટલે પકડી શકાય છે, માપી શકાય છે. એ શ્વસન ક્રિયાને ધીરી પાડી દેવી, લાંબી કરી દેવી, એનું નામ હાઇબરનેશન. યોગીઓ છે એ હજારો વર્ષ સુધી જીવે છે, તો ભાગ્યની અંદર જીવન તો 100 વર્ષનું કે જે કંઈ લખાયું હશે એટલું જ હશે, તો હજારો વર્ષ સુધી કેવી રીતે જીવી શકે? બ્રહ્મરંધ્રની અંદર ચડાવી દે એટલે શ્વસન કરવાની જરૂર ન રહે. બ્રહ્મરંધ્રમાં ચડાવવા માટે પાછી એક પ્રોસેસ છે, યમ નિયમ આસન પ્રાણાયામ. એ પ્રાણાયામ જ્યારે કરે ત્યારે ધીરે ધીરે ધીરે ધીરે કરતાં પ્રાણનો કંટ્રોલ થાય, અને પ્રાણનો કંટ્રોલ થાય એટલે પ્રાણ છે લાંબા સમય સુધી રોકી શકે. અને એવી રીતે પ્રાણ ઉપર કંટ્રોલ આવે ત્યાર પછી આત્મા છે એ સમાધિને વિશે જાય, ને બધું બ્રહ્મરંધ્રને વિશે જાય, હઠયોગ કરે, આ કરે, તે કરે, અને પછી હજારો વર્ષ સુધી યોગી છે એ શરીરને જાળવી રાખે. એક યોગી છે એ જ્યારે પોતાના પ્રાણને બ્રહ્મરંધ્રને વિશે ચડાવી દે ત્યારે એમને શ્વાસ લેવાની જરૂર નથી પડતી, અથવા તો કહીએ તો લાંબો શ્વાસ લે છે, અને સાયન્સની ભાષામાં કહીએ તો એ હાઇબરનેશનમાં વ્યા જાય છે અને લાંબા સમય સુધી રહી શકે છે. તો જે ભગવાન આ યોગ કળાના પ્રવર્તક છે, યોગ કલા પ્રવર્તયે નમઃ, એ ભગવાનની પાસે તો કેટલી બધી યોગ કળા હોય, કઈ જગ્યા પર મારે કેવી રીતે રહેવું, ગમે એમ કરો તો એમની ઈચ્છા પૂરી થઈ જવી જોઈએ, પણ પલ્સ રેટ હાથમાં ન આવવા જોઈએ. એટલા બધા ભગવાન હાઇબરનેશનમાં વ્યા જાય, પાછું સંભળાય બધું એવો ભગવાનને. હા ના ના, એવું ન હોય, પાછા સાંભળતા નથી એમ નહીં કહેતા હો, નહીતર વળી પાછા. હા બરાબર છે, નહીતર તો આપણે એટલા બધા. એટલે ભગવાન સાંભળે તો છે જ બધું, ભગવાન જોવે પણ છે, પણ એમને જે જોવાની શક્તિ છે એ આપણા જેવી સ્થૂળ નથી. અંધ માણસ પણ જોવે છે, એમની પાસે પ્રજ્ઞાચક્ષુ છે એમ કહેવાય. એ વાંચી પણ દે, માંગળી રાખે એટલે વાંચી દે કે આમ છે આમ છે. હમણાં આપણે થોડા દિવસ પહેલાં નહોતા એ વેદરાજ આવ્યા, પ્રજ્ઞાચક્ષુ હતા, પણ હાથ પકડે અને આખી કુંડળી કાઢી દે કે 18 દિવસ પહેલાં તમે મમરા ખાધા હતા, બોલો ભૂકા કાઢી નાખ્યા. આપણને યાદ ન હોય 18 દિવસ પહેલાં આપણે મમરા ખાધા હોય, કેમ ખબર પડી? તો કે આ તમારા નાડી કહે છે કે તમને ભેળ બહુ ભાવે છે કે. પછી ત્યારે તો આપણે હા ન પાડીએ, પણ પાછળથી યાદ આવે ને તો એ ખબર પડે કે હા મળું, તે દિવસે આપણે ભેળ જેવું કંઈક કરીને ખાધું હતું. ભેળ નહોતી ખાધી, પણ ભેળ જેવું કરીને ખાધું હતું એમ. ભેળું કરીને બધી મમરા આવ્યા હોય ને પછી ભેળા કર્યા હોય એટલે ભેળ જેવું થઈ જાય. તો એમને પણ ભગવાને જો આટલી શક્તિ આપી હોય, હવે એમણે તો બીજી કોઈ સાધના પણ નથી કરી, તો એ ભગવાન તો યોગ કળાના ધારક છે, યોગ કળાના નિધિ છે. એ શાસ્ત્રની વિધિ સાથે બંધાયેલા છે એટલે અવશ્ય એ પધારે છે, એ પ્રગટ છે, અને પ્રગટ છે એટલા માટે કામ થાય છે, એટલા માટે જે દર્શન આપે છે. પલ્સ રેટ પછી દેખાય કે ન દેખાય, ઇટ ડઝન્ટ મેટર. હાઇબરનેશનમાં જનારા પ્રાણીઓમાં પણ પલ્સ રેટ નથી દેખાતા, છતાં પણ આપણે એમને જીવતા માનીએ છીએ. એક યોગી છે એ બ્રહ્મરંધ્રને વિશે પોતાના આત્માને રાખે ત્યારે એમના નાડી પ્રાણ બધા સંકેલાઈ જાય છે, અને આપણે એમને જીવતા માનીએ છીએ. એવી જ રીતે પરમાત્મા છે એ પણ મૂર્તિને વિશે પ્રગટ પ્રમાણ રહ્યા છે. આવી રીતની જે ભાવના રહેવી, આવી રીતનું જે હૃદયમાં લાગણી રહેવી, એ આસ્તિકતા છે. નહીંતર એ પણ છે કે એક ભગવાનના ભક્ત એ શિવાલયમાં ગયા અને ત્યાં શિવાલયની અંદર ઉંદરડો હતો, એ કંઈક આમ ભગવાનના શિવલિંગ ઉપરથી આમથી આમને આમથી આમ થતા હશે. તો એમને એવું થયું કે જે ભગવાન પોતાનું રક્ષણ નથી કરી શકતા એ અમારું રક્ષણ શું કરશે, કે એટલે મૂર્તિમાં ભગવાન છે નહીં, કે આ તો ખાલી ઠીક કે બધી ગોઠવી દીધું છે આ લોકોએ. હે, હા, એટલે આપણે નામ ન લઈએ કોઈનું, આપણે કોઈનું નામ શું કામ લેવું. અને એ ત્યાંથી ગયા ને પછી વળી પાછા બીજા ભગવાનના ભક્ત આવ્યા, એમણે આ દ્રશ્ય જોયું અને એમને તો આમ અહોભાવ થઈ ગયો કે ઓહો, કેવી મારા પ્રભુની લીલા છે, કે ઉંદર જેવા સામાન્ય જીવ એમને એ પોતાના સ્વરૂપનું સુખ આપે છે, એમના ખોળામાં આ કેવા ગેલ કરે છે. એમ વાસ્તવમાં ભગવાન છે, ભગવાન છે એટલા માટે જ એ કરી શકે છે અને ભગવાન એમને આનંદ આપે છે. એકની એક જ ઘટના, એકની એક જ ક્રિયા કેવું પકડાય છે. એટલે મહારાજે વચનામૃતમાં કહ્યું કે સત્પુરુષ થકી શાસ્ત્રનું શ્રવણ કરવું, કારણ કે શાસ્ત્રોની અંદર જે રહસ્ય પડ્યા છે, શાસ્ત્રોની અંદર જે ભાવ પડ્યા છે, એ સદાશયથી એ સત્પુરુષને પકડાય છે અને સદાશયથી જે પકડાય છે એ જ સત્ય છે. અને એ પકડાયા પછી આપણો આશય કદાચ એટલો બધો શુદ્ધ ન હોય, પણ આપણને એવા સત્પુરુષની સાથે હેત થઈ ગયો તો એમના દ્વારા આપણને એ પકડાય. આસ્તિકતા, શાસ્ત્રમાં આસ્તિકતા, ભગવાનમાં આસ્તિકતા, ભગવાનના સંતમાં આસ્તિકતા, કે ભગવાનના સંત છે, એમાં એકાંતિક ભગવાનના સંત છે, એમને વિશે ભગવાન રહ્યા છે. ભગવાન તો બધામાં રહ્યા છે, પણ તારતમ્ય ભાવ છે એમાં વિશેષપણે રહ્યા છે. અને એવા જે સંત છે એમના થકી આપણું કલ્યાણ છે, એમની સેવા એટલે ભગવાનની સેવા. જેટલા જેટલા પણ વચનામૃતની અંદર મહારાજે પ્રમાણો આપ્યા છે, મુક્તાનંદ સ્વામીએ કીર્તનમાં કહ્યું કે નારદ મેરે સંત છે અધિક ન કોઈ, એ સંતમાં પણ ભગવાન પ્રગટ પ્રમાણ છે, એ સંત પણ છે. ક્યારેક ક્યાંક આનો અર્થ એવો નથી કે તમામ ભગવાધારી છે એ સંત જ હોય, સંત કહેવાય ખરા, પણ જ્યારે આવા ગુણ, ભગવાન જેવા ગુણ અને ભગવાનને ધારી રહ્યા છે એ જે સંત છે, એ સંત એમને વિશે પરમ આસ્તિકતા, પરમ ઉત્કૃષ્ટ ભાવના, એ આસ્તિકતા છે, એ ક્યારેય જાય નહીં. અગાઉ આપણે એક વખત વાત થઈ હતી, લગભગ ગયા ધનુર્માસમાં, કે 1,00,000 સાધુમાંથી 99,999 ખોટા નીકળે તોય આસ્તિકતા જાય નહીં. કે મહારાજે એમ લખ્યું છે કે પૃથ્વી ક્યારે વાંજણી ન હોય તો એ શબ્દમાં જે આસ્તિકતા છે, એમ ન થાય કે આ નહીં હોય એમ. હવે 99,999 એક્સપિરિયન્સ એવા થયા કે સાધુ નથી એવા, તો એ મહારાજના શબ્દો ખોટા નથી. હોય હશે તો ખરા, પણ મને હજી મળ્યા નથી. એ આસ્તિકતા. આપણે તો બહુ ભાગ્યશાળી છીએ કે આપણને વગર દાખલે મળી ગયા શાસ્ત્રીજી મહારાજ, પુરાણી સ્વામી, મુગટ સ્વામી, જોગી સ્વામી, કોઠારી સ્વામી, હરિપ્રસાદ સ્વામી, ગુરુ મહારાજ, આ બધા સંતો. પણ પૂર્વે જે મુમુક્ષુઓ થઈ ગયા ને સદગુરુ શોધવા માટે જતા હતા અને એમની જે સાધના હતી એ સાધનામાં ક્યાંક ક્યાંક મુક્તાનંદ સ્વામીનું આપણે ચરિત્ર સાંભળીએ છીએ, તો મુક્તાનંદ સ્વામીને ક્યારેય એવું ન થયું કે એ નહીં હોય, એમ હોય તો ખરા જ, હજી મને મળ્યા નથી. શોધ ચાલુ રાખે, એ આસ્તિકતા છે. ભગવાનમાં આસ્તિકતા, શાસ્ત્રમાં આસ્તિકતા, સત્પુરુષમાં આસ્તિકતા, અને એવી ને એવી જ આસ્તિકતા ભગવાનના ભક્તોને વિશે. એવા જે એકાંતિક ભગવાનના ભગત છે એમાં પરમ દિવસે અહીંયા આપણે પેન્સિલવેનિયાના મનસુખભાઈ સાવલિયા, પોતે બહુ ભક્ત હૃદય છે, શાસ્ત્રીજી મહારાજને કીર્તનો સંભળાવીને ખૂબ રાજી કર્યા, બેંક મેનેજર હતા, અત્યારે અમેરિકા પેન્સિલવેનિયા રહે છે. એમના દીકરા સંદીપભાઈ એ ખૂબ સારા ડૉક્ટર છે. એમની રસોઈ હતી, ઠાકોરજીના થાળ અને સંતોને રસોઈ, પણ સાથે એમણે મોકલ્યું કે અકબરી સાહેબ, જયંતિભાઈ વોરા અને ડાયાભાઈ વૈષ્ણવ, કે એમને પણ સંતોની સાથે જમાડજો, કે મારે એમને જમાડવાનો વિચાર છે. કે એમને કંઈક જૂના અહીંયા હશે ત્યારે એ હતી એમ. ભગવાનના ભક્તમાં આસ્તિક બુદ્ધિ, એમાં ક્યારેય નાસ્તિકતા ના થાય. વિધિ, શાસ્ત્રની વિધિ, એમાં આસ્તિક બુદ્ધિ, એ આસ્તિકતા નામનો મોટો ગુણ. જો આસ્તિકતા છે તો જ બધું છે, નહીતર તો કશું. એટલે પહેલો ગુણ છે એ આસ્તિકતા છે. જો આસ્તિકતા નથી તો પછી કોઈ શાસ્ત્ર નથી, તો કોઈ વાત નથી. માનવા કે સ્વીકારવા તૈયાર જ નથી તો પછી. ત્યાર પછીનો ગુણ કયો? ભક્તિ ઈશિતુહ. ઈશિતુહ એટલે ભગવાનની ભક્તિ કરવી. ભક્તિનો અર્થ એમ છે કે જ્યારે આસ્તિકતા થઈ એટલે ભગવાન છે એમને સ્વીકાર કર્યો, અને ભગવાનને સ્વીકાર કર્યા પછી શું કરવું? તો કે પછી એમની સેવા કરવી, નવધા ભક્તિ કરવી, એમને રાજી કરવા, એમને પ્રસન્ન કરવા, એમને વિશે હેત કરવું. એ નવધા ભક્તિ કરતા કરતા એમને વિશે અતિશય પ્રેમ થાય, પ્રેમલક્ષણા ભક્તિ જાગે. જેવી રીતે ગોપીઓને પ્રેમલક્ષણા ભક્તિ જાગી, એવી રીતે એમના વગર રહેવાય નહીં. આપણા ગોપીનાથ પુરાણી સ્વામી હતા, એમના કંઠ ચાલે સૂતા હોય ત્યારે પણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પ્રેમાનંદ સ્વામી એમને મહારાજમાં હેત, ગુણાતીતાનંદ સ્વામીને મહારાજમાં હેત, કૃપાનંદ સ્વામીને મહારાજમાં હેત, કે મહારાજ વગર બીજો જો સંકલ્પ થાય તો તાળવું ફાટી જાય એવું દુઃખ થાય. પ્રેમલક્ષણા ભક્તિ, સાધન ભક્તિ કરતા કરતા ભગવાનમાં અતિશય એવો ભાવ થાય, આપણા હૃદયમાં ભગવાન સિવાય બીજું કંઈ ગમે નહીં. પતિવ્રતાની ભક્તિ એ થાય, એટલે ઈશિતુહ ભક્તિ. ભગવાનના સુખે સુખી, ભગવાનના દુઃખે દુઃખી, ભગવાનને અર્થે સંપૂર્ણ સમર્પણ, તદર્થે અખિલાચારતા, એ ભક્તિ. આખા દિવસમાં જે પણ કરીએ છીએ બધું જ ભગવાનને ચરણે અર્પિત કરી દેવાનું. જોબ કરતા હોય અને 50-60 હજારનો પગાર હોય અને ચેક આવે એટલે તરત જ ભગવાનના ચરણે અર્પિત કરી દેવાનો, કે તદર્થે અખિલાચારતા. એનો અર્થ એવો છે કે ચેક અર્પણ કરી દેવો એમ નહીં, પણ એનો અર્થ એવો છે કે ભગવાનને બધું કરાવ્યું એટલે થયું, ને ભગવાનને માટે આપણે આ વાપરવું છે, ભગવાનને આ જવાબદારી દીધી છે એમાં વાપરીએ છીએ, ને ભગવાનને માટે વાપરીએ છીએ. જવાબદારી દીધી ઘર પરિવારની બધી ભગવાનને જ આપેલી છે, શાસ્ત્રમાં કીધી એટલે ભગવાનને આપેલી, પછી ભલે ને આપણે લઈ લીધી હોય એ અલગ વાત છે. સંપૂર્ણ સમર્પણ, ભગવાનને માટે ભક્તિ છે, અતિશય પ્રેમ. ભગવાનને પ્રસન્ન કરવા માટે, ભગવાનને રાજી કરવા માટે જેવી રીતે આ શરીરને દુઃખ થાય છે અને શરીરમાં જેવી રીતે આત્મબુદ્ધિ છે, શરીરને જેવી રીતે આપણે સુખ થાય એવી રીતે આપણે રાખીએ છીએ, એવી જ રીતે ભગવાનની સેવા કરવી, ભગવાનને સમયે સમયે થાળ કરવા, ભગવાનને સમયે સમયે જગાડવા, સમયે સમયે પોઢાડવા. ઘરમાં એક નાનકડું મંદિર હોય અને મંદિરમાં જેવી રીતે અહીંયા ગુરુકુળમાં સેવા થતી હોય એવી રીતે ઘરમાં મંદિરમાં સેવા થતી હોય, પ્રગટ ભાવથી સેવા થતી હોય તો એ ભક્તિ છે. અને સંતો પધરામણીએ જાય ને એટલે ખબર પડી જાય કે આટલી ભક્તિ છે ભગવાન, ભગવાનના ભક્તના હૃદયમાં આટલી ભક્તિ છે. ક્યારેક ક્યારેક તો એવું થાય કે પધરામણીએ સંતો ગયા હોય ને પછી આરતી કરવાની થાય તો વાટ્યું ગોતવી પડે ને માચીસે શોધવું પડે, એટલે સમજાઈ જાય કે આજે આરતી સ્તુતિ થતી નથી, અહીંયા ભગવાન પધરાવી દીધા છે. પણ નિયમિતપણે ન થતી હોય, ક્યારેક ક્યારેક સંતો આવે ત્યારે થતી હોય. પછી સંતો બેસે ને થોડી વાર વાત કરે કે થોડીક આવી રીતે ભક્તિ કરવી, તો કે સ્વામી અમારે ઈ કરે બધું, કે ઈ બહુ ભક્તિવાળા કે ઈ બધું કરે એમ, એટલે એની ઉપર નાખી દઈએ એટલે પછી કાંઈ આપણો વાંક આવે નહીં. ભાગવતની અંદર તો કેટલે સુધી કહ્યું છે, બ્રહ્મા જો હોય ભક્તિહીણો, નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે પણ એ ભાગવતના અર્થના અનુસંધાને કહ્યું છે. ભગવાનની ભક્તિ છે એના થકી ભગવાન પ્રસન્ન થાય છે અને એ જ માનવ જીવનની શ્રેષ્ઠતા છે. મહારાજે અંત્યના 30માં વચનામૃતમાં 5મું જે અનુસંધાન કહ્યું એ અનુસંધાન કહ્યું કે આવી રીતે ભગવદ્ ભક્તિ કરતા થકા જીવવું એ જ જીવાનો મોટો લાભ છે. અને એ અમારે યોગ્ય કરીને રહે છે તો અમારે ઉદાસ ન થવું એમ ભગવાનને તો એ અનુસંધાન. પણ જીવાનો મોટો લાભ છે ભક્તિ જોઈ અને ભગવાન પ્રસન્ન થાય છે, એટલે એ ગુણ છે કે ભક્તિ ઈશીતુ. ત્યાર પછી આગળ કહ્યું કે હવે ભક્તિ આવે એટલે સહેજે ભગવાનને માટે અને જેટલા આપણે યથાશક્તિ એ પ્રમાણે આપણે ભગવાનને પ્રસન્ન કરવા માટે, કોઈક કોઈક ભગવાનના ભગત હોય તો સહેજે થાળ ને આ તે બીજું ત્રીજું બધું ભગવાનની સારી રીતે સેવા થતી હોય અને કરવી જોઈએ. પણ એ કર્યા પછી ભગવાનને સારામાં સારું દૂધ ને એ બધું તૈયાર કરીને આપણે ધરાવ્યા, થાળ ધરાવ્યા પછી એ થાળ પછી રસોડામાં એમનામ તો પડ્યા ન રહેવા દેવાય, એ પ્રસાદ તો આપણે લેવો જોઈએ. એટલે આપણે પ્રસાદીય ભગત થઈ જઈએ, એટલે પ્રસાદ્ય ભગત ન થઈ જઈએ એમના માટે પછીનો ગુણ એવો કહ્યો કે તપ. વિહિત ભોગ સંકોચ, પ્રસાદ પૂરતું જે શરીરનો નિર્વાહ થાય એટલા પૂરતું એ બધું ભગવાનની પ્રસાદી કરાવીને વાપરવું, ભગવાનને માટે બધું રાખવું પણ પોતાના માટે વિહિત ભોગ સંકોચ. એટલે ભગવાનની ભક્તિ પ્રાપ્ત થયા પછી આપણે ભ્રષ્ટ ન થઈ જઈએ. મહારાજે એટલે સુધી કહ્યું કે સિંગડીઓ વચના ગોય ને ભગવાનને ધરાવી, દારૂ ભાંગ હોય અને એ ભગવાનને ધરાવીને જો પીએ તો શું એમને કેફ ન ચડે, સિંગડીયા વચના એમનું ઝેર ન ચડે, ચડે એમ તમામ આલોકના પદાર્થો છે એ ભગવાનને ધરાવીને આપણે વાપરીએ તો સહેજે પદાર્થ છે એટલે એટલો ભાવ તો ભજવે જ, પણ એમાં જો થોડોક નિગ્રહ રાખે, એમાં કંટ્રોલ રાખે, ભગવાનને અર્પણ થયું, ભગવાન જેમાં ભગવાનની દ્રષ્ટિ પડી એટલે નિર્ગુણ જ થઈ જાય, પણ આપણી જે અંદરથી રસાશક્તિ છે, આપણો જે અંદરથી વાસના છે એમના આધારે વળી પાછું અને એમને પુષ્ટ કરે એવું થાય, એવું ન થાય એટલા માટે તપ રાખવું. ત્યાર પછી જ્ઞાન કહ્યું. જ્ઞાન એટલે જીવ, ઈશ્વર અને માયા. મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું કે આ ત્રણના સ્વરૂપને જે રૂઢી રીતે જાણવું એને જ્ઞાન કહીએ. પુરુષોત્તમ નારાયણને જે આપણે ચરિત્રો સાંભળીએ છીએ, મહારાજ વનવિચરણ દરમિયાન જ્યાં જાય ત્યાં એક પ્રશ્ન પૂછે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ પાંચેયના ભેદ છે, એમના લક્ષણો છે એ તમે કહો. અને આ પાંચેયના ભેદ જે યથાર્થ કહી દે તો રાઈટ, આ ન કહી શકે તો રાઈટ નહીં, અને પછી ભગવાન નીકળી જાય. એટલે આમાં થોડુંક વિચારવા જેવું એ છે કે એક જ પ્રશ્નની અંદર બધું જ નિરીક્ષણ થઈ જાય તો જ ભગવાન આ એક જ પ્રશ્ન બધી જગ્યા ઉપર પૂછતા હશે. એમની ભક્તિ કેવી છે એ ખબર પડી જાય, એમનો એકાંતિક ધર્મ કેવો છે, એટલે બધું આવી ગયું ને, જ્ઞાન, વૈરાગ્ય, બધું જ. એમની સમજણ કેવી છે, એમની ઉપાસના કેવી છે, એ બધી જ આટલાની અંદર ખબર પડી જાય. અને એ ખબર પડી જાય એટલે પુરુષોત્તમ નારાયણ એક જ પ્રશ્નમાં બધું જ માપી લે. આપણે તો કેટલા પ્રશ્ન પૂછીએ ને તો એ ખબર ન પડે, ઉલટાને આપણે અટવાતા જ જઈએ કે એમાં ખબર નથી પડતી. કે અમે ઇન્ટરવ્યૂ લેતા હોય ને ત્યારે તો શિક્ષકોના, પ્રિન્સિપાલના, બીજા ત્રીજાના આ પ્રશ્ન પૂછીને ઓલા પ્રશ્ન પૂછીને ઓલા પ્રશ્ન પૂછીએ તો એ વળી પાછા નીકળે તો જેવા આપણા ભાગ હોય એવા જ. આપણે નથી આગળ વાત થઈ ભાઈ, રીતસરનો સર્વે થયેલો છે એમ. ગમે એટલા પ્રશ્નો પૂછો તમે, ગમે એટલી ઇન્ટરવ્યૂની પ્રોસેસ ગોઠવો, ગમે એવી સિસ્ટમ ગોઠવો, છતાં પણ 90% સ્ટાફ એવો જ મળે છે કે જેવા આપણું પ્રારબ્ધ, જેવું આપણું ભાગ્ય એવો જ મળે છે. આપણને નહીં, મોટી મોટી કંપનીઓને એવો મળે છે, મલ્ટીનેશનલ કંપનીઓને એવો મળે છે. 10% સ્ટાફ જ તે પ્રોસેસમાંથી પસાર થઈ અને વ્યવસ્થિત હોય એવો મળે. પછી એને ટ્રેન કરો અને પછી એને એવો વ્યવહાર કરો એટલે એ પરિવર્તિત થઈ જાય, એ વાત અલગ છે, પણ મળે છે એવો જ. તો ભગવાને જ્યારે આ ઇન્ટરવ્યૂ લીધા બધાના એક જ પ્રશ્નમાં, જોકે મહારાજને તો બધું હસ્તામળક હોય, એ બધું જ જાણે છે, પણ એમ છતાં એક પ્રશ્ન દ્વારા એ આપણને શીખવવા માગે છે કે આ પ્રશ્નની અંદર આટલું મોટું રહસ્ય ભરેલું છે. એમનું જ્ઞાન કેવું છે, એમનો ધર્મ કેવો છે, એમનો વૈરાગ્ય કેવો છે, એમને ભગવાનના પ્રત્યે ભક્તિ કેવી છે, એમની ઉપાસના કેવી છે, એ બધી જ ખબર પડી જાય. એટલે જીવ, ઈશ્વર અને માયા એમના સ્વરૂપને જે રૂઢી રીતે જાણવું એમને જ્ઞાન કહીએ. અહીંયા આપણે આજની કથાને વિરામ આપીએ. વિશેષ આગળની કથા છે આવતીકાલે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ તમામ ગુણ છે એ આપણે વિશે મહારાજ કૃપા કરે, સંતોની કૃપા થાય, સંતોની દયા થાય અને આપણા હૃદયમાં સહજ રીતે વર્તતા થાય અને આપણને પણ એ ગુણોને આધારે ભગવાનને પ્રસન્ન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય એટલી પ્રાર્થના સાથે સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિં શ્રીધરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં વાસુદેવં હરિં માધવં કેશવં કામદં કારણં શ્રીસ્વામિનારાયણં નીલકંઠં ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ